વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 25મો સર્ગ. રાક્ષસોનું શ્રીરામ પર આક્રમણ અને શ્રીરામચંદ્રજી દ્વારા રાક્ષસોનો સંહાર. ખરે પોતાના અગ્રગામી સૈનિકોની સાથે આશ્રમની પાસે પહોંચીને ક્રોધે ભરાયેલા શત્રુઘાતી શ્રીરામને જોયા, જે હાથમાં ધનુષ્ય લઈને ઊભા હતા. એમને જોતા જ પોતાના તીવ્ર ટંકાર કરનારા પ્રત્યંચા સહિતના ધનુષ્યને ઉચકીને સૂતને આજ્ઞા આપી, મારો રથ રામની સામે લઈ ચાલો. ખરની આજ્ઞાથી સારથીએ ઘોડા એ બાજુ હાંક્યા, જ્યાં મહાબાહુ શ્રીરામ એકલા જ ઊભા રહીને પોતાના ધનુષ્યનો ટંકાર કરી રહ્યા હતા. ખરને શ્રીરામની નજીક પહોંચેલો જોઈને સેનગામી વગેરે એના નિશાચર મંત્રીઓ પણ બહુ મોટે મોટેથી સિંહનાદ કરીને એને ચારે બાજુથી ઘેરીને ઊભા રહી ગયા. એ રાક્ષસોની વચ્ચે રથમાં બેઠેલો ખર તારાઓની મધ્યમાં ઉગેલા મંગળની જેમ શોભી રહ્યો હતો. એ સમયે ખરે યુદ્ધભૂમિમાં સહસ્ત્ર બાણો દ્વારા અતુલિત બળશાળી શ્રીરામને વ્યથિત જેવા કરીને બહુ મોટેથી ગર્જના કરી, ત્યાર પછી ક્રોધે ભરાયેલા સગળા નિશાચરો, ભયંકર ધનુષ ધારણ કરનારા દુર્જય વીર શ્રીરામ પર વિવિધ પ્રકારના અસ્ત્રો શસ્ત્રોની વૃષ્ટિ કરવા લાગ્યા. એ રણભૂમિમાં રોષે ભરાયેલા રાક્ષસોએ શૂરવીર શ્રીરામ પર લોઢાના મુદગર, શૂલ, પ્રાસ, ખડગ અને ફરસાઓ દ્વારા પ્રહાર કર્યો. એ મેઘ જેવા કાળા વિશાળકાય અને મહાબલી નિશાચરો રથ, ઘોડા અને પર્વતના શિખરો જેવા હાથીઓ દ્વારા કુકુત્સકુલ ભૂષણ શ્રીરામ પર ચારે બાજુથી તૂટી પડ્યા. તેઓ યુદ્ધમાં એમને મારી નાખવા ઈચ્છતા હતા. જેમ મોટા મોટા વાદળો ગિરિરાજ પર જળની ધારાઓ વરસાવી રહ્યા હોય, એ રીતે રાક્ષસો શ્રીરામ પર બાણો વરસાવી રહ્યા હતા. ક્રૂરતાપૂર્ણ દ્રષ્ટિથી જોનારા એ બધા રાક્ષસોએ શ્રીરામને એ રીતે ઘેરી લીધા હતા, જેમ પ્રદોષની તિથિઓમાં ભગવાન શિવના પાર્ષદો એમને ઘેરી લે છે. શ્રી રઘુનાથજીએ રાક્ષસોના છોડેલા અસ્ત્રશસ્ત્રોને પોતાના બાણો દ્વારા એ રીતે ગ્રસી લીધા, જેમ સમુદ્ર નદીઓના પ્રવાહને પોતાનામાં સમાવી લે છે. એ રાક્ષસોના ઘોર અસ્ત્રશસ્ત્રોના પ્રહારથી જોકે શ્રીરામનું શરીર શત વિક્ષત થઈ ગયું હતું, છતાં એ વ્યથિત કે વિચલિત ન બન્યા. જેમ બહુસંખ્યક પ્રજળતા વ્રજોના પ્રહાર સહીને પણ મહાન પર્વત અડગ બની રહે છે, શ્રીરામના સગળા અંગોમાં અસ્ત્રશસ્ત્રોના પ્રહારથી ઘા થઈ ગયા હતા. તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. તેઓ એ વખતે એ સંધ્યાકાળના વાદળોથી ઘેરાયેલા સૂર્યદેવની જેમ શોભી રહ્યા હતા. શ્રીરામ એકલા હતા ત્યારે એમના હજારો શત્રુઓ દ્વારા ઘેરાયેલા જોઈને દેવતાઓ, સિદ્ધો, ગંધર્વો અને મહર્ષિઓ વિષાદમાં ડૂબી ગયા. ત્યાર પછી શ્રીરામચંદ્રજીએ અત્યંત કોપાયમાન થઈને પોતાના ધનુષ્યને એટલું ખેંચ્યું કે ગોળાકાર દેખાવા લાગ્યું. પછી તો તેઓ એ ધનુષ્યથી રણભૂમિમાં સેંકડો હજારો એવા તીક્ષ્ણ બાણો છોડવા લાગ્યા, જેમને રોકવા સાવ અઘરું હતું. જે બાણો અસહ્ય હોવાને સાથે સાથે કાલપાસ જેવા ભયંકર હતા. એમણે રમત રમતમાં જ સમડીની પાખો ધરાવતા અસંખ્ય સુવર્ણભૂષિત બાણ છોડ્યા. શત્રુના સૈનિકો પર શ્રીરામ દ્વારા લીલાપૂર્વક છોડવામાં આવેલા એ બાણ કાલપાસની જેમ રાક્ષસોના પ્રાણ લેવા લાગ્યા. રાક્ષસોના શરીરને છેદીને લોહીમાં ડૂબેલા એ બાણ જ્યારે આકાશમાં પહોંચતા ત્યારે પ્રજળતા અગ્નિ જેવા તેજથી પ્રકાશિત થતા હતા। શ્રીરામના મંડલાકાર ધનુષમાંથી અત્યંત ભયંકર અને રાક્ષસોના પ્રાણ લેનારા અસંખ્ય બાણ છૂટવા લાગ્યા। એ બાણો દ્વારા શ્રીરામે સમરાંગણમાં શત્રુઓના સેંકડો હજારો ધનુષ્ય, ધજાઓના અગ્રભાગ, ઢાલ, કવચ, આભૂષણો સહિત ભુજાઓ તથા હાથીની સૂંઢ જેવી સાથળો કાપી નાખી। પ્રત્યંચામાંથી છૂટેલા શ્રીરામના બાણોએ એ સમયે સોનાના શણગાર અને કવચથી સજાવેલા રથોમાં જોતરેલા ઘોડાઓ, સારથીઓ, હાથીઓ, હાથી સવારો, ઘોડાઓ અને ઘોડેસવારોને પણ છિન્ન ભિન્ન કરી નાખ્યા। એ જ રીતે શ્રીરામે રણભૂમિમાં પાયદળ સૈનિકોને પણ મારીને યમલોક પહોંચાડી દીધા। એ સમયે એમના નાલિક, નારાજ અને તીક્ષ્ણ અગ્રભાગવાળા વિકર્ણી નામના બાણો દ્વારા છિન્ન ભિન્ન થઈ રહેલા નિશાચરો ભયંકર આર્તનાદ કરવા લાગ્યા। શ્રીરામે છોડેલા વિવિધ પ્રકારના મર્મભેદી બાણો દ્વારા ત્રસ્ત થયેલી રાક્ષસ સેના અગ્નિથી બળી રહેલા સૂકા વનની જેમ સુખ શાંતિ પામતી ન હતી। કેટલાક ભયંકર બળવાન સુરવીર નિશાચરો અત્યંત ક્રોધિત થઈને શ્રીરામ પર પ્રાસ, ભાલા અને ફરસાઓનો પ્રહાર કરવા લાગ્યા। પરંતુ પરાક્રમી મહાબાહુ શ્રીરામે રણભૂમિમાં પોતાના બાણો દ્વારા એમના અસ્ત્ર શસ્ત્રોને રોકીને એમના ગળા કાપી નાખ્યા અને પ્રાણ હરી લીધા। માથા, ઢાલ અને ધનુષ્ય કપાઈ જતા એ નિશાચરો ગરુડની પાંખોના પવનથી તૂટીને પડી જતા નંદનવનમાં વૃક્ષોની જેમ ધરાશયી થઈ ગયા। જે બચ્યા હતા એ રાક્ષસો પણ શ્રીરામના બાણોથી ઘાયલ થઈને વિષાદમાં ડૂબી ગયા અને પોતાની રક્ષા માટે ખરની પાસે જ દોડી ગયા। પરંતુ વચ્ચે જ દૂષણે ધનુષ્ય લઈને એ બધાને આશ્વાસન આપ્યું અને અત્યંત કોપિત થઈને રોષે ભરાયેલા યમરાજાની જેમ એ ક્રોધિત થઈને યુદ્ધ માટે અડગ શ્રી રામચંદ્રજી તરફ દોડ્યો। દૂષણની સહાય મળી જતા નિર્ભય થયેલા એ બધા સૈનિકો ફરી પાછા આવ્યા અને સાલ, તાડ વગેરે જેવા વૃક્ષો પર પથ્થરો લઈને ફરીથી શ્રીરામ પર તૂટી પડી। એ યુદ્ધભૂમિમાં પોતાના હાથમાં ભાલા, મુદગર અને પાસ ધારણ કરેલા એ મહાબળવાન નિશાચરો બાણો તથા અન્ય અસ્ત્રશસ્ત્રોની વૃષ્ટિ કરવા લાગ્યા। અમુક રાક્ષસો વૃક્ષોની વર્ષા કરવા લાગ્યા તો કેટલાક પથ્થરોની। એ સમયે શ્રીરામ અને નિશાચરો વચ્ચે ઘણું અદ્ભુત, મહાભયંકર, ભીષણ અને રોમાંચકારી યુદ્ધ થવા લાગ્યું। એ રાક્ષસો કોપે ભરાઈને ચારે બાજુથી ફરીથી શ્રીરામચંદ્રજીને હેરાન કરવા લાગ્યા। એ સમયે બધી દિશાઓ અને ઉપદિશાઓને બધી બાજુથી આવેલા રાક્ષસોથી ઘેરાયેલ ગયેલી જોઈને બાણવર્ષાથી ઢંકાઈ ગયેલા મહાબલી શ્રીરામે ભૈરવનાદ કરીને એ રાક્ષસો પર પરમ તેજસ્વી ગાંધર્વ નામના અસ્ત્રનો પ્રયોગ કર્યો। પછી તો એમના મંડલાકાર ધનુષ્યમાંથી હજારો બાણ છૂટવા લાગ્યા। એ બાણોથી દસે દિશાઓ સંપૂર્ણપણે ઢંકાઈ ગઈ। બાણોથી છવાયેલા રાક્ષસો એ જોઈ શકતા ન હતા કે શ્રીરામચંદ્રજી ક્યારે ભયંકર બાણ હાથમાં લે છે અને ક્યારે ઉત્તમ બાણોને છોડે છે। તેઓ માત્ર એમને ધનુષ્ય ખેંચતા જ જોતા હતા। શ્રીરામચંદ્રજીના બાણ સમુદાય રૂપી અંધકારે સૂર્ય સહિત સમગ્ર આકાશમંડળને ઢાંકી દીધું। એ સમયે શ્રીરામે બાણોને સતત છોડતા રહીને એક જ સ્થાન પર ઊભા હતા। એક જ સમયે બાણો દ્વારા અત્યંત ઘાયલ થઈને એક સાથે પડતા અને પડી ગયેલા મોટી સંખ્યામાં રાક્ષસોની લાશોથી ત્યાંની ભૂમિ છવાઈ ગઈ. જ્યાં જ્યાં દ્રષ્ટિ જતી હતી ત્યાં ત્યાં એ હજારો રાક્ષસો મરેલા, પડેલા, અધમુઆ, તૂટેલા, અંગોવાળા, કપાયેલા, ચીરાયેલા દેખાતા હતા. ત્યાં શ્રીરામના બાણોથી કપાયેલા પાઘડીઓ સાથેના મસ્તકો, બાજુબંધ સહિતની ભુજાઓ, સાથળો, બાવડાઓ, જાત જાતના આભૂષણો, ઘોડા, શ્રેષ્ઠ હાથી, ભાંગ્યા તૂટ્યા અનેક રથ, ચામરો, વીંજણા, છત્ર, અનેક જાતની ધજાઓ, છિન્ન ભિન્ન થયેલા ભાલા, પટ્ટીશો, ખંડિત ખડગો, વિખરાઈ ગયેલા પ્રાસ, ફરસા, ચૂરે ચૂરા થયેલી શિલાઓ તથા ટુકડે ટુકડા થયેલા ઘણા એ વિચિત્ર બાણોથી છવાયેલી એ રણભૂમિ અત્યંત ભયંકર દેખાતી હતી. આ બધાને હણાઈ ગયેલા જોઈને બાકીના રાક્ષસો અત્યંત અધીરા થઈને શત્રુઓની નગરી પર વિજય પ્રાપ્ત કરનારા શ્રીરામની સામે જવા અસમર્થ થઈ ગયા. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 25મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.